سورہ قمر، سورہ نمبر 54۔ بسم اللہ الرحمن الرحیم۔ شروع کرو چھو موٹا مہربان نے بہت دیالو اللہ نا نام تھی۔ اقتربت الساعة وانشق القمر، تے گھڑی پاسے آوی پہنچی انے چاند پھاٹی گئو۔ وَإِن يَرَوْا آيَةً يُعْرِضُوا وَيَقُولُوا سِحْرٌ ને જો અગર આ લોકો કોઈ મોજીઝો કે ચમત્કાર જોશે તો પણ મોઢું ફેરવી લેશે અને એ જ કહેશે કે આ તો હંમેશથી થતો રહેલો જાદુ છે ને તેઓએ જૂઠલાવ્યું ને પોતાની ઈચ્છાઓની તાબેદારી કરી ને દરેક કામનો સમય નક્કી કરવામાં આવ્યો છે ને ચોક્કસ તેમની પાસે એવી ખબરો આવી ચૂકી છે કે જેમાં ધમકી હતી તેમજ ખાસ રીતની દાનાઈ અને અકલમંદી પણ હતી પણ તેમના માટે તો ધમકી કે ચેતવણી કાંઈ ઉપયોગી થતી નથી માટે એ રસૂલ તું તેઓથી મોઢું ફેરવી લે જે દિવસે એક પોકારનાર તેમને એવી એક બાબત તરફ બોલાવશે કે જે એકદમ અણગમતીને નાપસંદ હશે તો એ સમયે તેઓની આંખો નીચે ઢળેલી હશે ને કબરોમાંથી એવી રીતે નીકળશે જાણે કે તે છવાઈ ગયેલા તીડોના ઝુંડ હોય યાની કે જે નાના નાના જીવડા એક ઝુંડ સાથે નીકળે છે તે મુજબ ને બોલાવનારા તરફ ઉતાવળા ઉતાવળા જતા હશે ને નાસ્તિકો કહેતા હશે કે આ દિવસ તો મહાન કઠણ ને સખત છે તેમની પહેલા નૂહની કોમે પણ જૂઠલાવ્યું હતું યાને તેમણે અમારા બંદાને જૂઠલાવ્યો હતો ને કહ્યું હતું કે એ તો દીવાનો છે ને તેને હાંકી કાઢવામાં આવ્યો જેથી નુહે પોતાના પાલનહારને પોકારીને કહ્યું કે સાચે જ હું હારી ગયો છું હવે તો તું મદદ કર આથી અમોએ મુશળાધાર એક ધારા પાણીની સાથે આકાશના દરવાજા ખોલી નાખ્યા અને અમોએ જમીનને ફાડીને બધી બાજુ નદી નદી પાણી પાણીને ઝરણા ઝરણા જ કરી દીધા જેથી નક્કી કરેલા હુકમ મુજબ દરેક બાજુથી પાણી આવીને ભેગું થઈ ગયું ને અમોએ તે નૂહ તથા તેના સાથીઓને પાટિયા તથા ખીલાવાળી હોડી પર ઊંચકી રાખ્યા તે હોડી કશ્તી અમારી હિફાજત નીચે ચાલતી રહી આ બદલો તે શખ્સ માટે હતો કે જેની પૈગંબરીનો ઇનકાર કરવામાં આવ્યો હતો ને સાચે જ અમોએ તે બનાવને પાછળ આવનારાઓ માટે એક સબક લેવા જોગ નિશાની કરી રાખી. માટે છે કોઈ સબકને નસીહત હાંસિલ કરનાર? પછી મારો અઝાબ ને મારી ધમકી કેવા રહ્યા? ને સાચે જ અમોએ નસીહતને સબક હાંસિલ કરવા માટે કુરાને મજીદને સહેલું ને આસાન કર્યું છે. માટે છે કોઈ નસીહત હાંસિલ કરનાર? આદની કૌમે પણ જૂઠલાવ્યું હતું. પછી જુઓ કે મારો અઝાબ તથા મારું બિવરાવવું કેવા રહ્યા? બેશક અમોએ એક ટળી નહીં શકનાર કમનસીબ દિવસે ભયંકર વાવાઝોડું તેમના પર મોકલ્યું કે જે લોકોને એવી રીતે ઉખેડી ફેંકી દેતું હતું કે જાણે ખજૂરીના થડ મૂળમાંથી ઉખડી જતા હોય. પછી જુઓ કે મારો અઝાબ અને ડર કેવા રહ્યા? અને સાચે જ અમોએ નસીહત અને સબક હાંસિલ કરવા માટે આ કુરાને મજીદને આસાન કર્યું છે. માટે છે કોઈ સબક હાંસિલ કરનાર? સમુદ નબીની કૌમે પણ બિવરાવનાર પૈગંબરોને જૂઠલાવ્યા હતા. પછી કહેવા લાગ્યા કે શું અમે અમારા માંથી જ એક માણસના તાબેદાર તેની પેરવી કરનાર થઈ જઈએ? એ હાલતમાં તો અમે ચોક્કસ આડે રસ્તે ને ભડભડતી આગમાં હોઈશું. શું અમારામાંથી તેના જ ઉપર ઝિક્ર અને બોધપાઠ ઉતારવામાં આવ્યો? નહીં નહીં, એ તો હડહડતો જૂઠો ને શેખી ખોર છે. આ તો તેઓ જલ્દીથી જાણી લેશે કે જૂઠો અને શેખીખોર યાને કે પોતાની હાંકનાર કોણ છે. એ સાલે, અમે તેમની પરીક્ષા માટે એક સાંઢણી જરૂર મોકલનાર છીએ. માટે તું તેમને જોતો રહે અને સબર કર. અને તેમને જણાવી દે કે તેમની અને ઊંટણીની વચ્ચે પાણી વહેંચાઈ ગયું છે. માટે દરેક પક્ષ, દરેક જમાત પોતપોતાના ઠરાવેલા વારા પર હાજર થાય. પછી તેઓએ પોતાના સાથી કુદારને બોલાવ્યો, એટલે તેણે તે ઊંટણી ઉપર હાથ ચલાવ્યો, યાને તે ઊંટણીના ઘૂંટણના પાછલા ભાગની રગોને કાપી નાખી. પછી જુઓ કે મારો અઝાબ અને મારું બિવરાવું કેવા રહ્યા? બેશક અમોએ તેમના ઉપર એક ભયંકર કિકિયારી મોકલી, જેથી તેઓ છુંદાઈ ગયેલી વાડની જેમ પાયમાલ થઈ ગયા. અને અમોએ આ કુરાને મજીદને સબક લેનારાઓ માટે ચોક્કસ આસાન કર્યું છે. માટે જે કોઈ સબક હાંસિલ કરનાર લૂત નબીની કોમે પણ બિવરાવનારા રસૂલોને જુઠલાવ્યા હતા, જેથી બેશક અમોએ તેમના ઉપર પથ્થરો વરસાવનારી હવા મોકલી, સિવાય લૂતના કુટુંબના જેમને અમોએ સવાર થતા બચાવી લીધા. આ અમારા તરફથી એક અહેસાન હતો. જે શુકર માનનારો હોય છે તેને અમે એવો જ બદલો આપ્યા કરીએ છીએ. અને તે લૂત પૈગંબરે તે લોકોને અમારી સખત પકડથી જરૂર બિવરાવ્યા હતા, પણ તેમણે લૂતના બિવરાવવામાં હઠીલાય ભરી શંકા કરી. ને તેને વાતોમાં વળગાડી તેના પરોણાઓને ઉડાડી જવાની કોશિશ કરી, પણ અમોએ તેમની આંખો ફોડી નાખી ને કહી દીધું કે લ્યો, હવે મારા અઝાબની અને મારી ધમકીઓની મજા ચાખો. ને સવાર થતા તેમને એક કાયમના અઝાબે પકડી લીધા. પછી તેમને કહેવામાં આવ્યું કે લો, હવે મારા અઝાબ અને મારી ધમકીઓની મજા ચાખો. અને અમોએ સબક લેવા માટે આ કુરાને મજીદને ચોક્કસ સહેલું કર્યું છે. માટે જે કોઈ સબક હાંસિલ કરનાર અને ફિરોન વાળાઓ પાસે પણ અમારા ડરાવનારા ચોક્કસ આવ્યા હતા, પણ તેઓએ અમારી બધી નિશાનીઓ જુઠલાવી. ત્યારે અમોએ પણ તેમને એવા સપાટામાં લઈ નાખ્યા કે જેમ એક તાકતવર હુકુમત કરનાર લઈ નાખે છે. માટે એ કુરેશના લોકો, એ રસૂલે ખુદાના જમાનાના લોકો, શું તમારા નાસ્તિકો આ ઉપર જણાવેલી ઉમ્મતો કરતા બહેતર છે? અથવા શું ધર્મ કિતાબોમાં તમારા માટે માફી લખી દેવામાં આવી છે? અથવા શું એમ કહે છે કે અમે એકબીજાને મદદ કરવા માટે ભેગા થયા છીએ? નજદીકમાં જ તે ટોળાને હાર ખવડાવી નસાડી મૂકવામાં આવશે અને તેઓ પીઠ દેખાડશે. વાત આ છે કે કયામતની ઘડી તેમના વાયદાનો દિવસ છે, અને તે ઘડી ખૂબ જ કઠણ અને કડવી વસ્તુ હશે. બેશક ગુનેગારો ખોટા ખ્યાલમાં છે અને આખરે તેઓ ભડભડતી આગમાં જશે. જે દિવસે તેઓ આગમાં તેમના ઊંધા મોઢાએ ઘસડીને લઈ જવામાં આવશે ત્યારે તેમને કહેવામાં આવશે કે જહન્નમને અડવાની મજા ચાખો. બેશક અમોએ દરેક વસ્તુ એક હિસાબસર માપસર પેદા કરી છે. અને અમારા હુકમને સાબિત થતા વધારે વાર લાગતી નથી, પણ ફક્ત એક પલક મારવા જેટલો જ સમય લાગે છે. અને ચોક્કસ અમે તમારા જેવાઓનો નાશ કરી ચૂક્યા છીએ, માટે છે કોઈ સબક લેનાર? અને દરેક કામ, દરેક આમાલ કે જે તેણે કર્યું હતું તે તેના કરણીના લેખોમાં, યાની કે આમાલ નામામાં મોજૂદ છે. અને દરેક નાનું કે મોટું કામ લોહે મહેફૂઝમાં લખેલું છે. બેશક મુત્તકી લોકો જન્નતોમાં તથા નહેરોમાં સત્તાવાન બાદશાહની પાસે સાચે સાચા માન સન્માનની જગ્યાએ હશે.